સુંદર શોભે છે સરવાર દેશ રે, જ્યાં ધર્મે કર્યો પ્રવેશ રે. ધન્ય ધન્ય જરાય પાવન રે, ધન્ય દેવ નદી તટે વન રે. અંબ કદંબ અશોક કેળી રે, જાંબુ લીંબુ વળી જામ ફળી રે. કર મુખ કોટી મકણેરી રે, બહુ બદરી ને નાળી એરી રે. ત્યાં સારસ હંસ સુખ મોર રે, કરે કોયલ કોકિલ ઝીંગોર રે. ઘણે વૃક્ષે વિટાણા જ્યાં ગામ રે, જાણું બીજું આ ધર્મનું ધામ રે. ત્યાં શોભે શહેર રૈક હટ રે, તેમાં વર્તે આનંદ આ માટ રે. ખાન પાને પટે સુખી લોક રે, ભય વિગ્રહ ને નહીં શોક રે. ત્યાં વસે છે વર્ણ ચાર રે, તેણે શોભે છે શહેર અપાર રે. દ્વિજ ક્ષત્રિ વૈશ્ય વળી શુદ્ર રે, તર્યા ધર્મથી શોક સમુદ્ર રે. વસે વિપ્રતિયા સરવરિયા રે, અતિ ભાવ ભક્તિ ન ભરિયા રે. દયાવાળા દલ ના ઉદાર રે, પાપ રહિત પુણ્ય ભંડાર રે. ઊંચે કુળે આચાર છે અતિ રે, સદા સ્વધર્મ માહી છે મતિ રે. પુત્ર સાવરણી ને સમવેદ રે, શાખા કૌસુમી સાંભળો વેદ રે. પ્રણ પ્રવર તેના સુજસ રે, ભાર્ગવ વૈત હવ્ય સાવે તસરે. પાંડે ઇતર ગામ ના કહીએ રે, ઉચ્ચ શિર નેત્ર રાજા ના લહીએ રે. અતિ કૃપાળુ કનહી રામ રે, તેના સુત બાલ શર્મા નામ રે. વેદ શાસ્ત્ર ને પઢ્યા પુરાણ રે, શુદ્ધ આત્મા વાળા તે સુજાણ રે. સત્યવાદી અતિ ઇન્દ્રિય જીત રે, ધીર ગંભીર ધર્મ માં પ્રીત રે. શીલ સંતોષ દલ ઉદાર રે, શુભ શાંતિ ગુણ ના ભંડાર રે. એવા બાલ શર્મા મહામતિ રે, જેને ઘેર છે ભાગ્યવતી સતી રે. ગુણવાન પતિ વ્રત ધારી રે, પુણ્ય પવિત્ર નિર્માણ નારી રે. એવા નર નારી ગુણ ભંડાર રે, ત્યાં ધર્યો ધર્મે અવતાર રે. સંવત સત્તર વર્ષ છન્નુ રે, પ્રમોદ નામ સંવત સરનુ રે. દક્ષિણાયન માર વિરમે રે, વર્તે શરદ ઋતુ તે સમે રે. માસ કાર્તિક સુધી સાર રે, એકાદશી સુંદર બુધવાર રે. નક્ષત્ર ઉત્તરા વજ્ર યોગ રે, વિષ્ટિકરણ હરણ રોગ રે. કુંભ લગ્ન માહી ભાગ્યવતી રે, જન્મ્યા ધર્મ દેવ મહામતી રે. ધર્મ જન્મ જાણી ત્રણ લોક રે, થયા વિબુધ સાધુ અશોક રે. આવ્યા સુર તે ત્રીશ ક્રોડી રે, તે તો કરે સવન કર જોડી રે. આવ્યા બ્રહ્મા ને ત્યાં બ્રહ્માણી રે, આવ્યા શિવ ને ગિરજા રાણી રે. ગાય શારદા શેષ ત્યાં ગાન રે, તાંડવ નૃત્ય ત્રોડે શિવ તાન રે. ગાય ગાંધર્વ ને અપસરા રે, સિદ્ધ ચારણ ને મુનિવરા રે. આવ્યા વૈકુંઠ થકી વિમાન રે, નૈણે નિરખવા ધર્મ નિદાન રે. કરે સુરતે વૃષ્ટિ સુમન રે, બહુ વાજિંત્ર વાજે ગગને રે. વાજે ઢોલ ને દુંદુ બિગડે રે, તેની ખબર મુક્ત ને પડે રે. આયા નભે ઉત્સવ અપાર રે, થયો જાણી ધર્મ અવતાર રે. જેમ ગહેકી રહ્યો છે ગગન રે, તેમ ભૂમિએ ભક્ત મગન રે. નર નારી પામ્યા છે આનંદ રે, ધર્મ પ્રકટ્યા પૂરણ ચંદ રે. ઘેર ઘેર થી માનીની મળી રે, ગાય વજાઈ મંગળ વળી રે. કરે ઉત્સવ નર ને નાર રે, બાંધ્યા તરિયા તોરણ બાર રે. ભરી ગજ મોતીડા ના થાળ રે, ચાલી નારી વધાવા દયાળ રે. વધાવે છે વનિતા ના વૃંદ રે, મુખ જોઈને પામ્યા આનંદ રે. પછી ભામી ને ગઈ ભવન રે, તેડ્યા વિપ્ર વિદ્યાએ સંપન્ન રે. જોયા વાર ઘડી ને લગન રે, જોઈ વિપ્ર મન માથયા મગન રે. કહે એવી પડે બાળ આવ્યો રે, જાણું ત્રિભુવને સુખ લાવ્યો રે. આવી પડે પ્રકટ જે થાય રે, તે તો ધર્મ મૂર્તિ કહેવાય રે. માટે આ વાત તમે છપાડો રે, એનું નામ દેવ શર્મા પાડો રે. તન શોભિત સુંદર અતિ રે, માટે દેવ શર્મા મહામતિ રે. પછી હરખ્યા બાલ શર્મા મન રે, આપ્યા દાન થઈને પ્રસન્ન રે. બ્રાહ્મણ ભિક્ષુક ને ભરી ભાંગ્યા રે, દીધા દાન બહુ મુખ માગ્યા રે. થઈ રાજી અતિ વિપ્રજન રે, ગયા પોત પોતાને ભવન રે. પછી મા બાપે વિચાર્યું મન રે, આની કરવી જાજી જતન રે. અતિ હેત રાખી ઉર માઈ રે, અર્ધ ઘડી મેલે નહીં ક્યાંય રે. હૈયે હેત સમેત હું લાવે રે, પ્રેમે પારણિયા માં ઝૂલાવે રે. કરે કામ ધામનુ જો કાઈ રે, પણ વૃત્તિ રહે બાળક માઈ રે. રૂડે હર્ષે સુતને રમાડે રે, પયા સાકર પાક જમાડે રે એમાં કરતા મોટા જ્યારે હવારે ત્યારે માંડ્યું છે મુખે બોલવારે કાંઈ બોલે છે કાલું જો કાલું રે તે તો લાગે માતાજીને વાલું રે બાલચંદ્ર પેરે આહો નિશરે વાદે દેવ શર્મા તે હમેશરે ધાર્યો ધર્મે જે દિનો જનમ રે માટી સાધુને વેળાવી સમરે તત પાપીને પીડાઉ પની રે આવ્યું અચાનક એવું બની રે પૂરા ગામ ઘોષા પૃથ્વી પર રે ત્યાં ઉપજો આનંદ ભર રે થયા યજ્ઞ અગ્નિ નિર્ધૂમ રે વાયુ નિર્મળ વ્યોમ રે હયા સત પુરુષના ચિત્ત રે અતિ નિર્મળ પરમ પુનિત રે નદી કુપવ્યના જે જળ રે થયા તાલ સરવે અમળ રે સિદ્ધા ઋષિ સહુ સુખ પામ્યા રે અંતરેથી અધર્મને વામ્યા રે કઈ રાજીને આપે આશીષ રે ધર્મ જીવન જો કોટી વર્ષ રે એમાં સુખ પામ્યા સત્ય ધર્મી રે પામ્યા પીડા જે હતા કુકર્મી રે પાપી પાખંડીનું પડી માંગ્યું રે મન સહુનું ધર્મમાં લાગ્યું રે ધર્મ પોતે અતિ મહાધીર રે સુખ દુખે રહે મન સ્થિર રે સુખ દુખ વળી શીત ઉષ્ણ રે હોય તન મન માને મન રે દેવું જોઈ બાલ શર્મા બાપ રે જાણ્યા મોટા યોગી છે આ આપરે વર્ષ આઠ જન્મથી થયા રે આપી તાતે ઉપવિત તિયા રે આપી જનકે જનોઈ જ્યારે રે કર્યો મોટો ઉત્સવ તે વારે રે પછી ધર્મે ભટુનો જે વેશ રે ધારી વધારિયા પંચકેશ રે ભણ્યા વેદ શાસ્ત્ર ને પુરાણ રે થયા પંડિત પોતે સુજાણ રે ભુવા બાર વર્ષ ના આપે રે ક્યારે પ્રીતે શું પૂછ્યું બાપે રે પુત્ર પરણો એક મેરારું રે માનો વચન એટલું મારું રે જેવા પુત્ર તમે ગુણવાન રે જોઈએ સુંદરી તમસ માન રે જેવા પુત્ર તમે ગુણવાન રે જોઈએ સુંદરી તમસ માન રે ઇતિ શ્રીમદે કાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે ધર્મ જન્મ નામે દશમું પ્રકરણ સહજાનંદ સ્વામી મહારાજની જય.